આજ સમય ની રેત સરકતી ઘડી પળ ઘડી, આજ સમય ની રેત સરકતી ઘડી પળ ઘડી, પડછાયા ની બીક સરકતી ઘડી પળ ઘડી. ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક. માણસ ઉર્ફે મચ્છર ઉર્ફે સપનું ઉર્ફે રાજા કેરી ફોજ સરકતી ઘડી પળ ઘડી. ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક ટિક. રંગ ઉતાર્યા મચ્છર માર્યા દેખ્યા ત્યાં પડછાયા ઠાર્યા. લાલ વિનાની નગરી સૂની કાલે ઘર મે કાલી હોલી. જાન હથેલી સહમી અખિયાં ખોજપુરી કી બદલી દુનિયા. આજ સમય ની રેત સરકતી ઘડી પળ ઘડી. અબ તો ઓર ભડક ગયા. રાજા સૂરજ રાજા ચાંદ રાજા સાજન રાજા સાંદ. રાજા જીરા સર પે તાજ દિલ માં નહીં હરખનો આર. ટિક ટિક ટિક ટિક ટિક.